શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 12. ત્રણ પ્રકારના યજ્ઞ, માનસ યજ્ઞની મહત્તા અને જન્મેજયને દેવી યજ્ઞ કરવા માટે વ્યાસજીની પ્રેરણા. જન્મેજય રાજાએ કહ્યું, પ્રભુ, આપ મને ભગવતી જગદંબિકાના અનુષ્ઠાનની સંપૂર્ણ વિધિ બતાવવાની કૃપા કરો, જે જાણીને મારી શક્તિ પ્રમાણે સાવધાનીપૂર્વક હું આરાધનામાં લાગી જાઉં. પૂજનનો વિધિ, મંત્ર અને હવનની સામગ્રી વગેરે બધું જ મને જણાવો. તેમાં કેટલા બ્રાહ્મણો જોઈએ અને તેમને દક્ષિણા કેટલી આપવી તે પણ જણાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, સાંભળો, હું ભગવતીના યજ્ઞનું સવિધિ વર્ણન કરું છું. અનુષ્ઠાન વિધિથી આ યજ્ઞ ત્રણ પ્રકારના છે, સાત્વિક, રાજસિક અને તામસિક. ઋષિમુનિઓ માટે સાત્વિક, રાજાઓ માટે રાજસિક અને અસુરો માટે તામસ યજ્ઞ હોય છે. જ્ઞાની અને વૈરાગ્યો માટે જ્ઞાનમય યજ્ઞ કહ્યો છે. તમને વધારે વિસ્તારથી સમજાવું છું. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, બ્રાહ્મણ અને શ્રદ્ધા વગેરે જ્યાં સાત્વિક હોય, કાશી વગેરે જેવું પવિત્ર સ્થાન હોય, ઉત્તરાયણનો સમય હોય, ન્યાસની કમાણીનું દ્રવ્ય હોય, વૈદિક મંત્રો, ક્ષત્રિય બ્રાહ્મણ અને આસ્તિક શ્રદ્ધા દ્વારા કરાયેલો યજ્ઞ તેને સાત્વિક યજ્ઞ કહેવાય છે. રાજન, જો દ્રવ્ય શુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને મંત્રશુદ્ધિથી યજ્ઞ કરવામાં આવે તો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ શંકા નથી. અન્યાયથી મેળવેલા દ્રવ્ય દ્વારા જે પુણ્ય કાર્ય કરવામાં આવે તે ન તો આ લોકમાં કીર્તિ અપાવી શકે છે અને ન પરલોકમાં તેનાથી કોઈ ફળ મળે છે. અન્યાયોપાર્જિતર તે નૈવ દ્રવ્યેણ સકૃતમ કૃતમ ન કીર્તિરિહિ લોકે ચ પરલોકે ન તત્ફલમ. તેથી આ લોકમાં યશ અને પરલોકમાં સુખ મેળવવા માટે ન્યાયથી કમાયેલા ધન દ્વારા જ હંમેશા પુણ્ય કાર્ય કરવું જોઈએ. રાજેન્દ્ર, તમારા સામેની વાત છે, પાંડવોએ સર્વોત્તમ રાજસૂય યજ્ઞ કર્યો હતો. યજ્ઞની સમાપ્તિ વખતે અઢળક દક્ષિણાઓ આપવામાં આવી હતી. તે યજ્ઞમાં યદુશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પધાર્યા હતા. ભરદ્વાજ વગેરે પ્રકાંડ વિદ્વાનોનો સમાજ યજ્ઞ કાર્યમાં લાગેલો હતો. લગાતાર એક મહિના સુધી યજ્ઞનું કાર્ય ચાલ્યું હતું. ત્યારબાદ પૂર્ણાહુતિ થઈ હતી. છતાં પાંડવોએ અત્યંત કઠોર વનવાસ જેવા દુઃખ ભોગવ્યા. પાંચાલીને પણ વિપત્તિ વેઠવી પડી. જુગારમાં પાંડવો હારી ગયા. બોલો, યજ્ઞનું ફળ ક્યાં ગયું? તે બધા પાંડવોએ રાજા વિરાટને ઘેર નોકરી કરી. કીચકે સાધ્વી દ્રૌપદીને કેટલા સતાવ્યા. જ્યારે દ્રૌપદીના કેસ પકડીને ખેંચવામાં આવ્યા ત્યારે કોઈ પાંડવ તે અબળાની રક્ષા ન કરી શક્યા. જો કર્મ કરવામાં પ્રતિકૂળ ફળ પ્રાપ્ત થાય તો શ્રેષ્ઠ જ્ઞાની પંડિતોએ જાણી લેવું જોઈએ કે તે કર્મમાં જ કંઈક અવ્યવસ્થા થઈ હોવી જોઈએ. કર્મશીલ વિદ્વાનોએ ઘણું કરીને કર્મને જ પ્રધાન ગણાવ્યું છે. તેઓ કહે છે કે કર્તાના, મંત્ર અને દ્રવ્યના ભેદથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળની વાત છે. ઇન્દ્રએ વિશ્વરૂપને યજ્ઞનો આચાર્ય બનાવ્યો હતો, પરંતુ માતૃપક્ષવાળા દૈત્યનું પણ હિત કરવા માટે વિશ્વરૂપજી વિપરીત મંત્ર બોલવા લાગ્યા. દેવતાઓ અને દાનવોનું કલ્યાણ થાય વારંવાર આ પ્રમાણે કહીને તેમણે માતૃપક્ષવાળા જે અસુરો હતા તેમને પણ યજ્ઞભાગ આપવાનો પ્રયત્ન કર્યો. દૈત્યોને હૃષ્ટપૃષ્ટ જોઈને ઇન્દ્રને ગુસ્સો આવ્યો. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રએ તરત વજ્રથી વિશ્વરૂપનું માથું ધડથી અલગ, ધડથી જુદું કરી નાખ્યું. તેનાથી એ નિશ્ચિંતપણે સિદ્ધ થાય છે કે કર્તાના ભેદથી વિપરીત ફળ મળે છે. આ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો, કારણ કે પાંચાલ નરેશ રાજા દ્રુપદે ક્રોધના આવેશમાં આવીને દ્રોણાચાર્યને મારનાર પુત્ર ઉત્પન્ન કરવા માટે યજ્ઞ કર્યો. તેના ફળ સ્વરૂપે ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ થઈ. સાથે સાથે યજ્ઞવેદીમાંથી દ્રૌપદી નામની કન્યાનો પણ જન્મ થયો. પ્રાચીન કાળની વાત છે. જ્યારે દશરથ રાજાને એક પણ સંતાન નહોતું ત્યારે તેમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. તેનાથી તેમને ચાર પુત્રો થયા. આમ વિધિપૂર્વક ક્રિયા કરવાથી યજ્ઞ સર્વથા સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. રાજન, આ પ્રમાણે બધી રીતે સિદ્ધ થઈ ચૂક્યું કે કર્મમાં કંઈક ગડબડ થવાથી ફળ સિદ્ધિમાં પ્રતિકૂળતા આવી જાય છે. પાંડવોના યજ્ઞમાં પણ કોઈને કોઈ અનુચિત કાર્ય થઈ ગયું હશે, તેથી તેમને વિપરીત પરિણામ સ્વરૂપે દુઃખો ભોગવવા પડ્યા. જુગારમાં તેઓ હારી ગયા. રાજન, ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિર જેવા સત્યવાદી હતા તેવા જ મહારાણી દ્રૌપદી પણ સાધ્વી હતા. બીજા બધા ભાઈઓ પણ અત્યંત પવિત્ર આત્મા હતા, પરંતુ તેમનું ધન અન્યોપાર્જિત હતું તેથી ક્રિયામાં અશુદ્ધિ રહી ગઈ હતી, અથવા એવું પણ કહી શકાય કે તેમણે અભિમાનપૂર્વક યજ્ઞ કર્યો હતો તેથી દોષો સામે આવ્યા. મહારાજ, સાત્વિક યજ્ઞ તો અત્યંત દુર્લભ છે. વાનપ્રસ્થી મુનિઓ જ આવો યજ્ઞ કરી શકે છે. રાજન, જે તપસ્યામાં તત્પર રહેવાવાળા મુનિઓ દરરોજ સાત્વિક ભોજન કરે છે, જંગલમાં પાકેલા ફળો જે તેમના માટે હિતકર હોય તે જ ભોજન ગ્રહણ કરે છે, ખીર બનાવીને મંત્રો સાથે હવન કરે છે, યજ્ઞમાં પશુનો બલિ આપતા નથી, તેમના યજ્ઞમાં શ્રદ્ધા વિશેષ હોય છે, તેવા જ યજ્ઞોને પરમ સાત્વિક કહ્યા છે. જે યજ્ઞમાં ખૂબ ધન ખર્ચવામાં આવે તે યજ્ઞ સુસંસ્કૃત હોવા છતાં ક્ષત્રિયો તથા વૈશ્યો માટેનો તથા અભિમાનપૂર્વક કરવામાં આવેલ યજ્ઞ શુદ્ર માટેનો ગણાય છે. મહાત્માઓ કહે છે કે અભિમાન વધારનારા ક્રોધથી ભરેલા તામસ યજ્ઞ દાનવો માટે હોય છે. તેમના નિંદિત યજ્ઞોમાં ઈર્ષાનું પ્રાધાન્ય રહે છે. જે મુમુક્ષુ પુરુષ છે તથા જગતથી જેનો વૈરાગ થઈ ગયો છે તે મહાત્માઓ માટે માનસિક યજ્ઞનું વિધાન છે. મહાત્માઓના યજ્ઞમાં કોઈ સાધનની ઉણપ નથી રહેતી. બીજા બધા યજ્ઞોમાં કોઈને કોઈ સાધનની ઉણપ થઈ પણ શકે છે, કારણ કે દ્રવ્ય, શ્રદ્ધા, ક્રિયા, બ્રાહ્મણ, દેશ અને કાળ આ બધા સાધનોથી યજ્ઞો પૂર્ણ થાય છે. એક માનસ યજ્ઞ સિવાય કોઈ પણ યજ્ઞમાં સાંગો પાંગ બધા સાધન નથી મળી શકતા. માનસ યજ્ઞમાં બધાથી પહેલા મનની શુદ્ધિ જરૂરી છે. મન બધી રીતે વિશુદ્ધ ગુણરહિત થઈ જવું જોઈએ. એ હકીકત છે કે મન શુદ્ધ થવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. તે જ માણસે આ યજ્ઞ કરવાનો અધિકારી છે. મનમાં જ સર્વપ્રથમ અનેક યોજનાના વિસ્તારવાળો મંડપ બનાવો, જેનો યજ્ઞમાં ઉપયોગ થાય તેવા પવિત્ર વૃક્ષો દ્વારા સુંદર મંડપની રચના કરવી, માનસિક વિશાળ વેદીની કલ્પના કરીને મનથી જ અગ્નિ સ્થાપન કરવો, મનમાં જ વિધિ પ્રમાણે બ્રહ્મા, અર્ધવ્યુહ, હોતા અને પ્રસ્તોતાના રૂપમાં બ્રાહ્મણોની વરણી કરી લેવી, ઉદ્ગાતા, પ્રતિહર્તા તથા અન્ય સદસ્ય બ્રાહ્મણોની પણ માનસિક કલ્પના કરી લેવી, બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોની પૂરા ભાવથી માનસિક પૂજા પણ કરવી જોઈએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચેય અગ્નિઓની વેદી પર સવિધ સ્થાપના કરવી. તે સમયે ગ્રાહપત્ય અગ્નિના સ્થાને પ્રાણની, આહવનીયના સ્થાને અપાનની, દક્ષિણાગ્નિના સ્થાને વ્યાનની, અવસ્થયના સ્થાને સમાનની અને સભ્યના સ્થાને ઉદાનની કલ્પના કરવી. બધા અગ્નિ પરમ તેજસ્વી છે. મનમાં જ દ્રવ્ય દક્ષિણાની ભાવના પણ કરવી જોઈએ. પરમ પવિત્ર નિર્ગુણ મન જ તે સમયે હોતા અને યજમાનનું કામ કરે છે. જે માનસ યજ્ઞના પ્રધાન દેવતા નિર્ગુણ અવિનાશી સાક્ષાત બ્રહ્મ છે, હંમેશા આનંદ આપનારી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબિકા નિર્ગુણ શક્તિના રૂપમાં પધારીને ફળ પ્રદાન કરે છે, તે જ બ્રહ્મ વિદ્યા છે. તેમના આધારે જ બધું જગત અસ્તિત્વ ધરાવે છે, તે બધે જ વ્યાપ્ત છે. માનસિક યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે જ ભગવતી જગદંબિકાના માટે તેના દ્રવ્યોની પ્રાણરૂપી અગ્નિમાં હોમ કરવો. હે રાજ, પછી ચિત્તને આલંબન રહિત કરી પ્રાણોને પણ સુષુમ્ના માર્ગથી સનાતન બ્રહ્મમાં હોમી દેવા. સ્વયંના અનુભવથી આ કાર્ય કરવું જોઈએ. ત્યાર પછી શાંત ચિત્તે સમાધિ લગાવીને પરબ્રહ્મ સ્વરૂપા ભગવતી પરમેશ્વરનું ધ્યાન કરવું. જે સમયે મનુષ્ય બધા જ પ્રાણીઓમાં પરબ્રહ્મ સ્થિત છે અને પરબ્રહ્મમાં જ બધા પ્રાણી રહેલા છે તેવો અનુભવ કરે છે, ત્યારે તેને પરમ મંગળદાયી ભગવતી જગદંબિકાના દર્શન થાય છે. સર્વભૂત સ્થામાત્માનમ સર્વભૂતાની ચાત્માની ચાત્મની યદા પશ્યતિ ભૂતાત્મા તદા પશ્યતિ તામ શિવામ. ભગવતીનો શ્રી વિગ્રહ સત્ચિત આનંદથી પૂર્ણ છે. તેમના દર્શનથી મનુષ્ય બ્રહ્મજ્ઞાની બની જાય છે. રાજન, ત્યારે તે મનુષ્યના માયામય બધા કાર્ય બળી જાય છે. માત્ર પ્રારબ્ધ ભોગવવા માટે તેનું શરીર રહે છે. હે તાત, આવા જીવન મુક્ત પુરુષ શરીર છોડ્યા પછી પરમધામને પ્રાપ્ત થાય છે. જે ભગવતી જગદંબિકાની ઉપાસના કરે છે તે કૃતાર્થ થઈ જાય છે. તેના માટે કંઈ કરવાનું શેષ રહેતું નથી. તેથી સઘળા પ્રયત્ન કરીને ગુરુદેવના કહેવા પ્રમાણે અખિલ ભૂમંડળના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબિકાનું ધ્યાન, તેમના ગુણોનું શ્રવણ અને મનન કરવું જોઈએ. રાજન, આ પ્રમાણે કરેલો માનસિક યજ્ઞ મોક્ષ અપાવનાર આપનાર છે, મોક્ષ આપનાર થાય છે તેમાં સંશય નથી. આ સિવાયના જેટલા સકામ યજ્ઞો છે તેનું ફળ અનિત્ય નાશવંત હોય છે. વિદ્વાનો અને વેદોની આજ્ઞા છે કે સ્વર્ગની કામના રાખનારે વિધિપૂર્વક અગ્નિષ્ટોમ યજ્ઞ કરવો. આ ઠીક છે, પરંતુ મારી સમજ પ્રમાણે આવા યજ્ઞ દ્વારા મેળવેલું પુણ્ય સમાપ્ત થઈ જતા પાછું તેને મૃત્યુલોકમાં આવવું જ પડે છે. તેથી શાશ્વત પુણ્ય આપવા વાળો માનસ યજ્ઞ જ બધાથી શ્રેષ્ઠ છે. પરંતુ યુદ્ધમાં વિજયની ઈચ્છા રાખનારા રાજા આવો માનસિક યજ્ઞ કરી શકતો નથી. હે રાજન, હમણાં થોડા દિવસ પહેલા તમે જે સર્પ યજ્ઞ કર્યો હતો તે તો તામસ યજ્ઞ છે, કારણ કે તમારા પિતાને ડસનારા તક્ષકના વેરને યાદ કરીને પ્રતિશોધની હિંસક ભાવનાથી તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તે યજ્ઞમાં કરોડો સર્પોને તમે અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધા. મહારાજ, હવે તમે વિધિપૂર્વક વિસ્તારથી દેવી યજ્ઞ કરો. આવો યજ્ઞ સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યો હતો. હે રાજેન્દ્ર, હું તમને તેનો સંપૂર્ણ વિધિ કહું છું. સર્વપ્રથમ વેદોના ઉત્તમ જ્ઞાતા અને યજ્ઞવિધિના પૂર્ણ જાણકાર બ્રાહ્મણો હોવા જોઈએ. દેવીના બીજ મંત્રનું વિધાન જાણતા હોય તથા મંત્રોના ઉચ્ચારણની શૈલીને સારી રીતે જાણતા હોય તેવા યજ્ઞ કરાવનાર ઋત્વિજ એટલે બ્રાહ્મણોને આમંત્રિત કરવા જોઈએ. યજમાન તો સ્વયં છો મહારાજ, આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરીને તેના પુણ્ય ફળ દ્વારા તમારા પિતાશ્રીનો ઉદ્ધાર કરો. બ્રાહ્મણનું અપમાન કરવાથી જે પાપ થાય છે તેનો ક્ષય થતો નથી. હે નિષ્પાપ, તમારા પિતાશ્રી બ્રાહ્મણના શ્રાપથી દૂષિત થયેલા છે. સાથે સાથે સર્પદંશથી રાજાના શરીરનો જે રીતે અંત થયો તેને અપમૃત્યુ દુર્મરણ કહે છે. મૃત્યુના સમયે જમીન પર દર્ભ પાથરીને તેમને સુવાડ્યા ન હતા, અંતરિક્ષમાં જ તેમનું મૃત્યુ થયું. તેઓ નથી યુદ્ધમાં મર્યા કે નથી ગંગા કિનારે. હે કુરુશ્રેષ્ઠ, તમારા પિતાશ્રી મૃત્યુ સમયે સ્નાન દાન વગેરે કંઈ કરી શક્યા નથી. તેઓ રાજમહેલમાં ઉપર હતા ત્યાં જ તેમણે દેહ છોડ્યો. હે રાજેન્દ્ર, તે સમયે રાજા માટે પરલોક સુધારવાનો એક ઉપાય હતો, પરંતુ તેમણે તે અત્યંત દુર્લભ ઉપાય કર્યો નહીં. તે ઉપાય એ છે કે પ્રાણી ગમે ત્યાં હોય તેને ખબર પડી જાય કે મારો મૃત્યુ નિકટ છે ત્યારે તેણે મનને બધા વિષયોમાંથી હટાવી વૈરાગ્યનો આશરો લઈ એવો નિશ્ચય કરવો કે મારું આ શરીર પંચ મહાભૂતોથી બનેલું છે, ભલે ને આ શરીર અત્યારે જ પડી જાય અથવા ગમે ત્યારે, તેનાથી મારે કોઈ સંબંધ નથી, હું તો શરીરથી અલગ અવિનાશી આત્મા છું, તે સિવાયના બીજા બધા જ તત્વો નાશવંત છે, તેનો ભલે નાશ થઈ જાય મને તેની શા માટે ચિંતા થવી જોઈએ, ખરેખર હું તો કાયમ સ્થિર રહેનારો વિકાર રહિત બ્રહ્મ છું, સંસારી નથી, દેહ સાથે મારો જે સંબંધ જણાય છે તેમાં કર્મ ભાગ કારણ છે, પરંતુ તે સારા ખોટા બધા કર્મો મારાથી ભિન્ન છે, સુખ દુઃખના સાધન એવા શુભ અશુભ કર્મોને લીધે શરીર સાથે સંબંધ હોવાનું પ્રતીત થાય છે, પરંતુ ખરેખર તો હું આ અત્યંત બિહામણા દુખાલય સંસારથી અલગ છું, આ પ્રમાણે ચિંતન કરનારા મનુષ્યનો અંત સમયે સ્નાન દાન વગેરે સદક્રિયાઓથી વંચિત રહી જવા છતાં તેનો ફરીથી જન્મ થતો નથી, આ જ બધાથી ઉત્તમ સાધન છે, આ ઉપાય યોગીઓ માટે પણ દુર્લભ છે, હે રાજેન્દ્ર, બ્રાહ્મણોએ તમારા પિતાને શ્રાપ આપ્યો તે સાંભળીને પણ રાજાએ વૈરાગ્યનો આશરો લીધો નહીં, ઔષધ મણિમંત્ર અને ઉત્તમ ઉત્તમ યંત્રોનો આશ્રય કરી એક ખૂબ ઊંચા મહેલમાં તેમણે રહેવાની વ્યવસ્થા કરી, પરિણામ એ આવ્યું કે મહેલમાં હતા ત્યાં જ સર્પદંશથી તેમના પ્રાણ નીકળી ગયા, તેથી હે રાજેન્દ્ર તમે તમારા પિતાનો ઉદ્ધાર કરો, સુતજી કહે છે, અત્યંત તેજસ્વી વ્યાસજીના મુખેથી આ પ્રમાણે સાંભળીને જન્મે જે રાજા દુઃખથી ખૂબ ગભરાઈ ગયા, તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, તેમણે કહ્યું મારા જીવનને ધિક્કાર છે, હું એવું શું કરું જેથી આ ક્ષણે જ ઉત્તરાનંદન મારા પિતાશ્રી દિવ્ય સ્વર્ગના અધિકારી બની જાય. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.